આપતો હોય ને. એટલે જૈન આપને સમજાયું, મેં 50-50 મિનિટ એરિયામાં સુગંધ ફેલાય એટલે આપ સમજાયું ને. કરોડો રૂપિયા કીર્તિ ના ભિખારી છે, નામ ના ભિખારી છે. તો સમજે ને. અને બીજું અંદર વાંચ્યા પ્રસાદ બધી. ઝઘડુશાને એવું નતું, ઝઘડુશાને ધરે છે આપેલું. અને જેટલા બધા હતા શ્રેષ્ઠી પુરુષો થઈ ગયા ને એ બધા એવા હતા. વેદાંતિઓમાં શ્રેષ્ઠી પુરુષો થયા. વેદાંતિઓના શ્રેષ્ઠી ને ભગવાન શ્રેષ્ઠી કહેતા હતા, અને આમના શ્રેષ્ઠી ને શ્રેષ્ઠી કહેતા હતા. સુગંધ તો જોઈ જ ના જોઈએ. કોઈ પણ વસ્તુ ની સુગંધ તો જોઈ ને. જડ વસ્તુ હોય તો સુગંધ. એટલે આ બધા કે છે કે અમે જૈન છીએ. તો મને કે છે કે આપ શું કહો છો અમે જૈન છીએ? અમે તમને જૈન તરીકે સ્વીકારતા જ નથી. તમે નામ થી જૈન છો. શું છે નામ થી? તમે કહ્યું ને સ્થાપના થી જૈન તમે નથી. નામ થી જૈન એટલા જ માટે કે લક્ષ્મીચંદ કરીને નામનો કોઈ માણસ હોય તેને આપણે કઈક ભાઈ 2000 રૂપિયા લખાવજો ધર્માદા હતા કે હું 150 નોકરી કરું છું. એટલે નામ લક્ષ્મીચંદ નું પણ રૂપિયા કશું હોય નહીં. આ જૈન ધર્મ બોલે ખરા પણ ખાલી શામાં પડી રહ્યા છે? આ સૂક્ષ્મ અહિંસા નહીં, અહિંસા જેવી વસ્તુ સમજતા નથી. અહિંસા કોને કહેવાય તે જ સમજે તો કલ્યાણ થઈ જાય. અહિંસા કોને કહેવાય તે જ સમજે તો જ કલ્યાણ થાય. અહિંસા જેટલો કસાય ઓછા વપરાય એનું નામ અહિંસા. જેટલા કસાય ઓછા વપરાય એટલી અહિંસા એને પાડી. જેટલા અંશે કસાય ઘટ્યા એટલી અહિંસા વાળો થયો, અને સંપૂર્ણ કસાય થઈ રહ્યા એટલે સંપૂર્ણ અહિંસક થયો. સમજો ને. આને હિંસા આપણે હિંસા જ કરી રહ્યા છે. એ કઈ આપને લાગે છે લાગતું હોય ક્યાં જો ના લાગતું હોય મને કે ના. હકીકત છે અત્યારે. ઠીક છે. આ તો હકીકત છે અત્યારે. કળિયુગ નું ચિહ્ન કહી તો ચાલે. ઠીક છે. એ તો કળિયુગ નું ચિહ્ન કહીએ તો ચાલે. હા ના પણ અત્યારે કાળ બદલાશે. બદલાશે વખત આવું આવું જઈને દશા ના રે. વૈષ્ણવો ની દશા ના રે, હિન્દુસ્તાન ની દશા ના રે, વાળીમાં મુસ્લિમો ની દશા આવી ના રે. સમજ ને. બધું બદલાયા છે. બધા ધર્મ અપસેટ થયા છે એ ફરી ફરી રીસેટ થશે. હા બધા અપસેટ થઈ ગયેલા છે અને એના બધા નિમિત્ત ઉભા થશે. એમને કુદરતી રીતે નિમિત્ત ઉભા થશે. સમજ ને. એકથી હો સુધી રકમ હોય તો હો સ્વતંત્ર હોય છે કે ખરો? 100 નિરાલંબ રહી છે કે ખરો? 100 એ 99 હોય તો જ 100 રહી શકે. 99 નિરાલંબ રહી શકે. એ 98 હોય તો નિરાલંબ રહી શકે. એવી રીતે કોઈ નિરાલંબ કરી શકે એમ નથી. બધું અવલંબન થી છે. બધું સમજ પડે ને. એટલે કોઈ કે હું આ દુનિયા સુધારીશ એ બધી વાતમાં કશું માલ નથી. એને બધું અવલંબન છે. દરેક એક મોટો તંબુ ઠોકીએ ને તેમાં મોટો પોલ જોઈએ, બીજા જોઈએ, ખૂંટા જોઈએ, બધું જેવું થાય સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ જેવો થાય તો કામ થાય. નહીં થાય નહીં. ભાગવત માં કહેલ છે કે ભગવાન શ્રી કૃષ્ણ રાસલીલા શું કારણ સર રચાવી પડી તેનું ભગવાન રાસલીલા રમ્યા નથી ને લોકો પછી રાસલીલા કૃષ્ણ રમી રહ્યા તમે. તમને કોને કહ્યું હતું ભગવાન રાસલીલા રમ્યા હતા કૃષ્ણ ભગવાન? એ કાગરિયા ની વાતો છે. સમજ પડી ને. યોગેશ્વર પુરુષ હતો. કેવા હતા? યોગેશ્વર હતા. કેવા? મહાન યોગેશ્વર પુરુષ એને રાસલીલામાં લોકોએ લાવી અને પોતાનો એને જગતનો દુરુપયોગ કર્યો લોકોએ ભગવાનના નામ પર. શું કહ્યું? મહાન યોગેશ્વર પુરુષ. હા, કૃષ્ણને બે રીતે આપણે તો આરાધન કરવામાં રાખ્યું કે ભાઈ જેને જે બાળ મંદિરમાં મનુષ્યો છે, જે જીવો બાળ મંદિરના છે, એને બાળકૃષ્ણનો દર્શન કરવા. શું કે છે? બાળકૃષ્ણ ભગવાનનો જે છે નાગોડિયા કૃષ્ણ, તે બાળ મંદિરના જીવો હોય તેને એ દર્શન કરવા, અને જેને મોક્ષે જવું હોય, જેને વૈકુંઠમાં જવું હોય, તે યોગેશ્વરના દર્શન કરવા. યોગેશ્વર હવે બે રીત. તારે તમારે શું પૂછવું છે? શું બાકી? આ રાસલીલા તો એ ખાલી બનાવટ છે, એક જતી લોકોએ ચિત્રેલી. મનની શાંતિ તો આવું હોય તો સત્સંગમાં બેસવાથી, સત્સંગમાં બે શબ્દ આરાધન કરવાથી તો થઈ જાય, નહીં તો નહીં. એમને શાંતિ થાય ને, મન શાંતિ અશાંત થઈ જાય, તપાસ કરવું પડે આપણે. એની તપાસ કરવી પડે, ના કરવી પડે કે ભણ્યા નથી તેથી તે અશાંત થયું છે, કે ભણ્યા નથી તેથી અશાંત થયું છે, એનું કોઈ એ તો ભણ્યા છે એટલે અશાંત થયું છે. પાનાચંદ ભાઈ વાતચીત કરજો, વાંધો નહીં. આજે આજે આ સવાર જવાનું છે ને, જે વાતચીત કર્યું છે. પ્રાણાયામ કરવાથી ફાયદો થાય, પણ આત્મ સાક્ષાત્કાર ના થાય. આત્મ સાક્ષાત્કાર તો જ્ઞાન સિવાય થશે નહીં, બીજો કોઈ ઉપાય નથી. યોગ યોગ થી ના થાય. યોગ તો આત્મયોગ હોય તો જ થાય. આત્મયોગ હોય તો સાક્ષાત્કાર થાય. હવે સાક્ષાત્કાર થાય ત્યારે કે શું પ્રાપ્ત કર્યું, અને આત્મયોગ કેને કહેવાય? કારણ કે આત્મયોગ એટલે જે શબ્દ બ્રહ્મ છે તેનો યોગ થવો જોઈએ. શું? શબ્દ બ્રહ્મ. તો એ યોગ ને સ્થાપન કરવામાં આવે તો સાક્ષાત્કાર થાય. શબ્દ બ્રહ્મ દ્વારા સંકીર્તન અભિપ્રેત છે દાદા. એમ કે છે કે શબ્દ બ્રહ્મ દ્વારા દાદા ને સંકેત અભિનંદ સંકીર્તન અથવા કાવ્ય સર્જન અભિપ્રીત છે. કાવ્ય સર્જન અભિપ્રીત છે આપને? કાવ્ય પ્રીત સર્જન સર્જન છે આપને. એમ કરવા ના સમજાયું નહીં મને, ના સમજાયું. શબ્દ બ્રહ્મ નું આરાધન કરવાનું દાદા એ કહ્યું ને, શબ્દ બ્રહ્મ. હા, શબ્દ બ્રહ્મ નું આરાધન કરવાનું કહ્યું એટલે એમાં દાદા ને અભિપ્રાય શું છે, સંકીર્તન કે સર્જન? આપે જે શબ્દ બ્રહ્મ નું આરાધન કરવાનું કહ્યું એમાં આપનું શું કહેવું છે, કે સંકીર્તન કે કાવ્ય સર્જન? કે કાવ્ય સર્જન એમ એવું છે. શબ્દ બ્રહ્મ આત્માના શું ગુણો છે, શું ગુણો છે આત્માના, એના શું ગુણધર્મ છે, એને સદગુરુ પાસે કે જ્ઞાની પાસે સમજી લે, અને પછી એ સ્થાપન કરે કે આ ગુણોનું હું આરાધન કરું છું અને આ જ રૂપ મારું થવું છે, આ જ રૂપ મારું થવું, ધ્યેય નક્કી કરે અને એનું ધ્યાન કરે ત્યારે કામ થાય શબ્દ બ્રહ્મનું. હવે આત્માના ગીતામાં તો ટૂંકા ટૂંકા ટૂંકા કરી લખેલું છે લોકોને સમજાવવા માટે, કે ભાઈ આત્મા બાળ્યો બાળી શકાય એવો છે નહીં, આત્મા પાણીથી ભીજ્યો ભીજાય એવો નથી. ખબર પડે ને? સર વોટરપ્રૂફ ભાઈ તો ઘડિયાળે આવે એટલે લોકો ઘડિયાળ જેવો છે. ખબર પડે ને? બધા બહુ ગુણો છે, એટલા બધા ગુણધર્મ. આ તો થોડુંક લોકોને સમજાવવા માટે આટલું સમજે નહીં તો આ બહુ થઈ ગયું. એટલું તમારે ખુલ્લું કરેલું એ બધું ખુલ્લું કરે નહીં ને, લોકો લઈ દે ઊંધું લઈ દે, એટલે એમના મનમાં એમ થાય કે ના બાળ નહીં ભરી જાય, આપણે મરી નહીં જઈએ કે છે. શું કહ્યું? આત્મા તો પરમાત્મા ના ગુણો છે એ સમજે તો કામ કાઢી નાખે. મનુભાઈ પૂછે છે કે આત્મા ના ગુણો નું વર્ણન આપ કરી આપો તો સારું. એને વર્ણન માટે ટાઈમ લે, આજે ટાઈમ નથી. પ્રશ્ન છે કે ભક્તિ ધ્યાન એ નશો છે? હા, તો પછી નશા વાળું જીવન જીવવું સારું કે કુદરતી? કોણ લાગે છે? કોનો છે પ્રશ્ન? પ્રવીણભાઈ આવો, ભાઈ નું છે. ધ્યાન શું લગા છે? ભક્તિ ધ્યાન એ નશો છે? હા, તો નશાળું જીવન જીવું સારું કે કુદરતી? નશાવાળું જીવન જીવવું સારું કે કુદરતી? એમ કુદરતી જીવન જીવવાનું હોય તો બઉ સરસ. આ કુદરતી રાખ્યું છે ક્યાં? બધું જીવન જ આ કુદરતી કર્યું છે ને. કુદરતી જીવન હતું બઉ સુંદર, પણ કુદરતી રહેવું નથી. આ હિન્દુસ્તાન કોઈ રીતે કુદરતી રહી શકે એમ જ નથી. એ આ કુદરતી થાય તો પ્રગતિ છે ને, પ્રગતિ નથી. એટલે અત્યારે તો ધ્યાન ને એ બધું કરજે ને ભાઈ, ધ્યાન ભક્તિ કરજો અત્યારે, એમાં એ સારું છે અત્યારે. દાદા, છ સવારે વાત થઈ હતી, છ ભગવાન ની વાત થઈ, છ પ્રકાર નો ભગવાન. રાધેશ્યામભાઈ પૂછે છે કે સવારે આપે છ પ્રકાર ના ભગવાન ની વાત કરેલી, તો એ કયા કયા છે? ક્રાઇસ્ટ ની હદમાં આવ્યા, બીજા છે તે આ પેગમ્બર ની હદમાં આવ્યા બે, અને ઉપર ના ચાર આપણે હિન્દુસ્તાન માં થાય છે. હવે ક્રાઇસ્ટ ની વાત મુસલમાન માને નહી, ચલો ભગવાન છે તો ના માને. શું થયું? એટલે ક્રાઇસ્ટ 360 ડિગ્રી માં 60 ડિગ્રી સુધી ના માણસો ને ભાઈ શકે. ફર્સ્ટ 60 ડિગ્રી આપ સમજાયું? જયારે આ મુસ્લિમો 60 થી 120 સુધી ના ભાઈ લે. હા, અને એની આગળ પછી આપણે અહીંયા આગળ આ સહજાનંદ સ્વામી નો ધર્મ છે એ 120 થી 180 સુધી નો ધર્મ ભાઈ લે. એ રીતે આપણે ત્યાં ધર્મો છે તે 360 સુધી ના. એવું ડિવિઝન ના હોય તો લોકો પામે નહીં ને. આ એની વાત હોય આપણે ક્યાં કહેવા જઈએ? શું થાય? 200 ડિગ્રી ની વાત હવા હોવા પણ કહેવા જઈએ શું થાય? એટલે આ 6 ધર્મ અને 6 ભગવાન એ અવારનવાર આગુબાજુ થયા કરે, પણ રહેવાના છે. મુસ્લિમો હિન્દુઓને શું કહે? કાફી લોકો. હવે હિન્દુઓ નથી કેતા એ લોકો. અમારો મુસ્લિમ ધર્મ જે કોઈ નહીં પાડે એ બધા કાફી છે એવું કહેવા માંગે. એટલે અમે પોતાનું જો સત્ય ના પકડાવે તો માણસ પૂરો પાડે નહીં. એટલે દરેક માણસે પોતાનું સત્ય સંપૂર્ણ સ્વીકારવું જોઈએ, તો એમાં પૂર્ણાહુતિ થાય. એટલે ક્રાઇસ્ટ જરા ગાંઠે નહીં, આ ક્રિશ્ચનો કોઈ ગાંઠે નહીં. શું કહ્યું? તમે ગમે એટલું કહો ને કે તમે પુનર્જન્મ સમજતા નથી, તમે કશું એ ગાંઠે નહીં, બોલાય નહીં. આપણાથી માનવ ધર્મ ની વિરુદ્ધ છે કશું બોલવું છે. અમારે સેજ પણ દુખતા એ માનવ ધર્મ ની વિરુદ્ધ છે. તમારે એન્કરેજ કરવું જોઈએ બચ્ચા છે તો. અત્યારે જે ધર્મો છે તેમાં જુદા જુદા ઈશ્વરો તરીકે પૂજાય છે. આ ઈશ્વર એક વખત તો માનવી જ હતા, પરંતુ તેમણે તે વખતે સદઉપદેશ આપ્યો જે ધર્મ તરીકે ઓળખાય છે. બીજું તો કઈ નવીન નથી ને, બીજું તો કઈ નથી ને. એમણે જે ઉપદેશ આપ્યો તે જાણવું તો છે. પ્રશ્ન શું છે? કોનો છે? સારો ઉપદેશ આપે છે જે એમને લોકો ઈશ્વર તરીકે સમજે. ધારો કે અત્યારે ગાંધીજી ઉપદેશ આપ્યો, વર્ષો પછી એમને જે સારો ઉપદેશ આપ્યો એમને ભગવાન તરીકે જ પૂજવાના. એટલે કે ધર્મ એક એવું છે કે જે સમાજ ની અંદર લોકો માનવી એક સારી રીતે જીવી શકે એ છે. બીજું તો કઈ છે નહીં. પ્રેમ ની વાત છે. શું જેને જેને જોડે પ્રેમ લગ્ની લાગી તો ભગવાન તરીકે કહે છે. આપણાથી એને કોઈ નાખે એને, દરેક ભગવાન જ છે અંદર ખાને. તો એને લગ્ની લાગી તો એની પાસે જેને જેને જે પૂછીએ ભગવાન તરીકે તેના જેવો થશે. જેને જે પૂછીએ, ગાંધી ને પૂજા કરે તો ગાંધીજી જેવો થાય. સમજાય છે ને? માટે જે વાંધો શું છે, તે પ્રગતિ છે, નુકસાનકારક નથી. તમને શું વાંધો આવ્યો? ધર્મ એક બીજું કઈ નથી માં કે એટલે ધર્મ એ બીજું કઈ નઈ. આ જે લોકો ઉપદેશ આપ્યો એ જ ધર્મ થયો ને? ના, આ ધર્મ, ધર્મ તો આ જે ચાલુ છે ધર્મ એ રિલેટિવ ધર્મ છે, રિયલ ધર્મ નથી. આ રિલેટિવ ધર્મ છે, ધર્મ જ નથી રિયલ. આ તો રિલેટિવ ધર્મ એટલે શું કે આ ખરાબ કામ છોડી દો ને સારું કામ નું ગ્રહણ કરો, એને ધર્મ કે છે. આ હિન્દુસ્તાન માં શું કે છે? અને ધર્મ તો શું, પોતાનો સ્વધર્મ એટલે આત્મા પોતાના ધર્મ માં આવે એનું નામ ધર્મ કહેવાય છે. આત્મા પોતાના ગુણધર્મ માં આવે અને આ સાથે દેહાદ્યાસ ના રહે એનું નામ ધર્મ કહેવાય છે. સમજર ને? હવે એ ધર્મ તો રહ્યો નથી એટલે આ ધર્મ ને ધર્મ તરીકે સ્વીકારે છે. તો શું કે છે ભાઈ, શું ભણે છો? જન્મ્યા છે એટલે જીવવાનું તો છે જ ને. જન્મ્યા છે એટલે જીવવાનું તો કૂતરા જીવે છે, બધા જાનવર વાનવર બધા જીવે છે. આ જીવવાનું શેના માટે છે? એવું કઈ ધ્યેય નક્કી કર્યો છે? સારી રીતે જીવવું જોઈએ એવું તો છે. સારી રીત કોને કે જીવવાનું, જીવવું સફળ છે કેને કહેવાય અને અફળ કોને કહેવાય એનો વિચાર કર્યો છે? જે જીવવું સફળ થાય, જે જીવવું અફળ થાય એવો કઈ વિચાર કર્યો છે? આ તો ત્યાં કહ્યું નહિ, તે ત્યાં કહ્યું એના જેવું બદલે સિમિલી મૂકવું એની જોડે. કે આપણે એન્જિન હોય, 25 વર્ષનું એન્જિન હોય, એને તેલ નાખ્યા કરીએ, ઓઇલ નાખ્યા કરીએ, ચલાવીને ચાલ ચાલ કરે એને જોયા કરીએ આપણે, તો આ લોકોને આપણને ઠપકો આપે ખરા? કઈ તો કઈ પટ્ટો આપ. લોકો શું કે એન્જિન શું ચલા ચલાય કરશે? તમને કઈ પટ્ટો આપ તો કઈ કામ કરાવી લે એવું આ મનુષ્ય જીવન ને પટ્ટો આપવાનો છે. સમજાય છે ને? એના માટે આપણે જીવવાનું નહીં. જીવીને બધા ખાય છે, બધા જાનવરો બધા ખાય છે ને. પટ્ટો આપવાનો છે આપણે. એટલે પટ્ટો એટલે આપણે કઈ ગતિમાં જવું છે, દેવગતિમાં જવું છે કે મનુષ્ય ગતિમાં આવીને ગાંધીજી જેવા થવું છે કે આપણે મોક્ષે જવું છે. ખબર પડે ને? એવો કોઈ પટ્ટો આપવાની જરૂર છે. પટ્ટો આપીએ તો કામ થાય, ધ્યેય તો નક્કી કર્યા વગર કામ જ તે જ થાય. શું તારું ધ્યેય છે જીવનમાં? પણ એ શક્તિ વ્યક્ત થતી નથી આ કાળ ને લીધે. શક્તિ બધી ભયંકર શક્તિ ધરાવે છે. જો ને હજી કેમ કરશે? હજુ સાદી નહીં કરી ભાઈ, કરી છે બધું સમજી જાય. રાધેશ્યામભાઈ પૂછે છે કે ગાંધીજી ને આપ કઈ કક્ષા મૂકો છો? સંત ની કક્ષા માં મૂકો છો? નહીં, સંત પુરુષ કહેવાય, મહાન સંત કહેવાય. મહાન સંત પોતાના માટે જીવ્યા નથી, પોતાના માટે જેની લાઈફ નથી, જેની લાઈફ પોતાના માટે નથી, પોતાના કુટુંબ માટે નથી, જેની જેની લાઈફ પબ્લિક એસ્ટેટ છે. શું છે? પબ્લિક એસ્ટેટ. હા, પબ્લિક ટ્રસ્ટ કહેવાય. એ તો બહુ જ મોટા સંત કહેવાય. એવા તેવા સંત ના કહેવાય. ભલે ભગવાન લુગડા પહેરાય એની જરૂર નથી. વિતરાગ થશે પણ એ થોડા વખત એનું ફળ, આ જે કર્યું એમને સેવા ફળ, એનું ફળ રૂપે વિતરાગતા નો એમની પાસે આવી જશે, માલ આવી જશે. અત્યારે તો પછી એમની સેવાની વાસના થી એમનો પુનર્જન્મ શક્ય છે? એટલે એમની આ સેવાની જે વાસના થી એટલે એમનો પુનર્જન્મ શક્ય છે? પુનર્જન્મ તો પુનર્જન્મ વખતે કોઈ રહે જ નહીં ને. આપ જોઈ શકો ને? શું કે છે? આપ જોઈ શકો ને? ના, એવું જોવાનું નવરાજ મને નથી. કારણ કે આગળનું જ્ઞાન જાણવાનું મારી પાસે કાબુમાં આવ્યું હતું. હવે પછી શું થશે તે એટલે કાબુમાં આવ્યું. પછી આ જ્ઞાન કેટલો વખત ટકે એવું છે કે તમે અહીંથી કોઈ માણસને આમ જવું છે સ્થિતિમાં, તો પેલું જ્ઞાન હાજર થઈ જાય તો મનમાં એમ દેખાય કે અમુક ના ત્યાં જઈશ, અમુક ના ત્યાં જઈશ. પણ જોડે જોડે એ દેખાય કે કોઈ મોટે અથડાય તો આ પોતે કપી જાય, એ પણ દેખાય. એને શું દેખાય? હા, તે પેલી વિકલ્પ ના થાય, વિકલ્પ થાય તો જ્ઞાન જતું. શું મારી વાત આપણે પહોંચે છે? હું શું કહેવા માંગુ છું? શું વિકલ્પ થાય તો જતું રહે? ના, પણ શું કહ્યું મેં? આપણે અહીંથી જવા માંગીએ છીએ, તેમાં એને જ્ઞાનમાં શું શું દેખાય? તો પેલા રાધે સંભાઈને ત્યાં પધરાવણી કરી, બીજી ફરાણી કરી, અને ત્રીજી પધરાવણી કરતી વખતે એક્સિડન્ટ થઈ ગયો, અને તો આ અંબાલાલ મૂર્તિ ઓફ થઈ ગયા. એવું બહુ દેખાય. બોલો, તે પછી પછી પર વિકલ્પ ના થાય તો એ જ્ઞાન શકે નહીં, શકે નહીં. બોલો, જતી વખતે વિકલ્પ થયા કરે? તમને શું સમજાય? બહુ વિચારવું પડે, વિચાર વિચાર નથી. મમ્મી બેઠું મને બેઠું નથી એમ બરાબર ના થાય. બેઠું નથી અંદર એમ કે વિકલ્પ આવે છે. મને એવું છે, ત્રણ પ્રકારના ભય જવા જોઈએ માણસને. ભૂતકાળ નો ભય ખલાસ થઈ જવો જોઈએ, ભૂતકાળ. ભવિષ્યકાળ નો ભય ખલાસ થઈ જવો જોઈએ. ત્રણ પ્રકારના ભય જાય ત્યારે એને વિતરાગ કહેવામાં આવે છે. તે ભૂતકાળ નો ભય ખલાસ થઈ જવો જોઈએ, વર્તમાન ભવિષ્યકાળ નો ભય ખલાસ થઈ જવો જોઈએ, અને છેવટે વર્તમાન કાળ નો ભય ખલાસ થઈ જવો જોઈએ. તે મારે ભવિષ્યકાળ નો ભય બિલકુલ ખલાસ થઈ ગયા હતા, ભૂતકાળ ના ખરાબ થઈ ગયા હતા. ભૂતકાળ એટલે ઘડી પહેલા બધા ઓફ થઈ ગયા મારા ઘરના બધા, એનો ભય મને ના હોય. શું કહ્યું? એક મિનિટ પહેલા ઓફ થઈ ગયું એટલે ભય ના હોય. આમ સમજે ને? આમ સમજાયું ને? અને ભવિષ્યકાળ નો ભય ના હોય કે મિનિટ પછી શું થશે, બે પર હાથ પેલે અરે પેલો પચ્છાઘાત થઈ જાય, શું થશે? લોક ડાક્ટર કે પચ્છાઘાત થઈ જાય, અરે કઈ ભય ના લાગે. સમજ ને? એક ડુંગળી પર ગયા હતા જ્યાં વાઘ રહેતો હતો ત્યાં. મેં કહ્યું હતું એ માણસો ને કે ભાઈ તું મને તમને ફોડી પછી ચાલ્યા જજો વાઘ ની બોર્ડ પાસે. સોનગઢ, સોનગઢ, દાદા આવું કરવા જેવું નથી કે મારે ટેસ્ટ લેવો છે. કેટલો તાવ ચડ્યો, કેટલો ઉતર્યો તો ખબર પડે ને? થર્મોમીટર બેલીએ તો ખબર પડે. થર્મોમીટર ના બેલીએ સીધ ખબર પડે. તો ખબર પડે ને? એટલે પેલા થોડેક છેડે ગયા એટલે મેં જોયું પેલા, પછી સાંભળશે નહીં મારી વાત. એટલે મેં ગુંપાડ્યું, બરોબર બરોબર. એટલે મને વિકલ્પ આવ્યો, ભાઈ નીકળે તો. તમને ટેસ્ટ કરવાનું મન થયું દાદા, ત્યાં જ વિકલ્પ છે મારી. દાદા ને ટેસ્ટ કરવાનું પણ મન થયું, પેલું તો ટેસ્ટ કરવા જ મન ન. હવે આવો સામો ભાગ મને મળે, જો વર્તમાન કાળ પાછો આવો કેવો મને સામો ભાગ મળે તો જ્ઞાન ઉત્પન્ન થઈ જાય. એ આપને સમજાય છે વાત? રાગ દેખાયો કે તરત કેવું જ્ઞાન ઉભું થઈ જાય. નથી થતું તો થઈ જાય. તમારો જવાબ આવી ગયો. એમનો પ્રશ્ન હતો કે આપને જે વાઘની બોર્ડ માં જવાનું મન ફેસ કરવાનું જે મન થયું એક વિકલ્પ હતો કે છે. હા એ વિકલ્પ હતો પણ ટેસ્ટ તો આપણે એવું છે ને કે કોઈ કહે છે તાવ છે કે નહીં તમારે જોવાનું તો જોઈએ ને. દરેક ભય ના હોવાથી ભય કોઈ પણ પ્રકારનો. આ તો તિરાડ અમે 2500 રૂપિયા કરેલો પ્રયત્ન. અત્યારે કેમ છે મને ખબર નથી, અત્યારે હું ધ્યાને નહીં રાખતો તો બરાબર ને. આ તો 20 વર્ષ પહેલો આ પ્રયોગ કર્યો. દાદા આજે મનુષ્ય ની સંજ્ઞાઓ ચાર કીધી કે આહાર નિંદ્રા ભય અને મૈથુન. એ સંજ્ઞા કીધી એટલે મનુષ્ય જન્મ હોય ત્યાં સુધી ભય રહે, ત્યાં સુધી મૈથુન રહે, ત્યાં સુધી આહાર નિંદ્રા રહે, એનો અર્થ એમ થાય છે કે નહીં? એમ કે છે કે આ જે મનુષ્ય ભવ છે તેમાં ચાર સંજ્ઞાઓ કઈ છે? આહાર ભય મૈથુન નિંદ્રા. તો કે છે આ વસ્તુઓ રહે, એ સંજ્ઞાઓ તો રહે ને, એ સ્વાભાવિક જ છે. એ તો સ્વાભાવિક જ છે ને, એ તો સ્વાભાવિક છે. એ સ્વાભાવિક છે, એ તમે તમે કહ્યું સ્વાભાવિક છે, પણ તે છતાં તે પૂરું થવું જોઈએ. શું કહ્યું? સ્વાભાવિક તો છે જ. આહાર ભાઈ મૈથુન મિત્રા એ છે તે એ સંગીત ચેતનાઓ છે. શું છે? આહાર ભાઈ મૈથુન મિત્રા સંગીત ચેતનામાં છે, અસંગ ચેતનમાં નથી. શું છે? હું અત્યારે અસંગ ચેતન તરીકે જીવું છું. આહાર ભય મૈથુન નિદ્રા એ સંજ્ઞા શામાં છે? સંગીત ચેતના માટે. શુદ્ધાત્મા તમારો, શુદ્ધાત્મા જે તમારું સ્વરૂપ, તે સિવાય જે બીજી પ્રકૃતિ એને સંગીત ચેતના કહેવામાં આવે છે. સંગીત ચેતના ખરેખર ચેતના નથી. સમજ ને? એના સંગથી એ ચાર થયેલી ચેતના છે. એમણે કહ્યું એમાં આગળ એમ કહું કે આહાર નિદ્રા ભય મૈથુનાન છે સામાન્ય મેતદ પશુ ભિન્નરાણ. તો પશુ ને મનુષ્ય ને ત્યાં સરખા કેમ આવે છે? તો એટલા ભાગમાં મનુષ્ય ને પશુત્વ ખરું ને? એમનું કેવું છે કે પેલો શાસ્ત્રમાં એવું કે છે કે આ જે સંજ્ઞાઓ છે ચાર, આહાર ભય મૈથુન નિદ્રા, એ સંજ્ઞાઓ મનુષ્યમાં અને પશુમાં પણ છે. એટલો ભાગ મનુષ્યમાં પશુ નો ખરો ને? એવું નથી, એવું નથી. એવું છે ને, મનુષ્ય માં શું બધો આ દરેક માં આહાર ભય મૈથુન ને નિદ્રા હોય છે. એ તો સ્વાભાવિક રીતે સંભાળ બધા હોય છે. મનુષ્ય માં વધારે શું છે કે એના અંતસ્કરણ ફૂલ ડેવલપ થયેલું છે. એટલે અનલિમિટેડ મન છે. કેવું છે? અનલિમિટેડ. જયારે પેલો આહાર ભાઈ મૈથુન નિદ્રાવાનું લિમિટેડ મન છે. બધાના લિમિટેડ, અમુક લિમિટ ની બહાર જઈ શકે નહીં. એને સંજ્ઞાઓ કહેવામાં આવે. લિમિટ ની અંદર રે એને સંજ્ઞાઓ કહેવામાં આવે. અને આઉટ ઓફ લિમિટેડ તમારું મન તો ઠેઠ ભગવાન થઈ શકે એટલું વિચારી શકે. અમને પણ આહાર નિદ્રા તો વર્ગેલા જ છે કે અમને આહાર નિદ્રા તો વર્ગેલા જ છે ને? એ આહાર નિદ્રા એ તો સંજ્ઞા છે જે રહેવાની સ્વાભાવિક. બધાને જીવ છે તો આ નિદ્રા સંજ્ઞા છે. પણ આહાર ની સંજ્ઞા ભય મૈથુન મિત્રા ધારને પણ આ સંજ્ઞા હોય છે. બધાને જીવ માત્ર ને આ સંજ્ઞા હોય. પણ જે મુક્ત આત્માની વ્યાખ્યા છે, મુક્ત આત્માની જે વ્યાખ્યા છે એમાં એક વ્યાખ્યા એવી થઈ શકે ખરી કે જે આ દરેક જીવની જે આ ચાર સંજ્ઞા છે એ ચાર સંજ્ઞા નો નાશ થાય તો મુક્ત આત્મા થાય? અતિક્રમી છે એમ કે છે કે જે મુક્ત આત્મા છે એની વ્યાખ્યા એવી રીતે થાય કે આ ચાર સંજ્ઞા નો જેને નાશ થાય. ચાર સંજ્ઞા બિલકુલ ખરાબ થઈ ગઈ હોય બરાબર ને? તો હવે ચાર સંજ્ઞા છે તે સારું છે, નહીં તો આ આપણે અહીં હુલ્લડ થાય છે. હુલ્લડ નહીં, આપડા લાલ ધંધા વાળા એવા બધા હોય છે ને ક્રાંતિકારી લોકો, તે કે છે અમે તમારી ગાડીઓ બાડીઓ આજ નહીં જવા દે. ટ્રાફિક ને રોકે છે? નહીં રોકતા. રોકે છે? નહીં રોકતા. પણ જો આ ચાર સંજ્ઞાઓ ના હોત તો આ જાનવરો પણ રોકત. જાનવરો ઉઠે તો નહીં, બિલકુલ ના હશે. જાન તાર થાય કે ઉઠાડે છે. ભાઈ સંજ્ઞા એને ઉઠાડે, નહીં તો ઉઠે જ નહીં, કોઈ દાડે ના ઉઠે. આ સમજવા છે ને, એટલે આ સંજ્ઞાઓ લીધે જગત ચાલી રહ્યું છે. ભગવાન ને કઈ ચલાવવું નહીં પડતું, એટલું બધું ગોઠવણી સુંદર છે. આ ઝાડ માં છે તે પેલી પેલી વેલ કઈ હતી, પેલી લજામણી, લજામણી, લજામણી ની વેલ આવે છે ને, તો આમાં હાથ અડાવે તે કરે બધી લજવી જાય, એના પાંદડા બાંદડા બંધ કરી દે અંદર અડાડતા ની સાથે. કેટલી ઇફેક્ટ છે આ બધું ને, એ એને ભય સંજ્ઞા છે ને, કેટલી બધી મને પાંદડા બધા બંધ કરી દે. આ તો મેં જાતે જોયેલું બધું અમુક અમુક જગ્યાએ, શું ત્યાં ફૂટા ગામડમાં લઈ બધે ત્યાં બધી હોય, બધી બહુ હોય, આવું બધું બધું બહુ એ હોય છે. આપણે અશોક નામનું વૃક્ષ હોય છે ને, આખું આખોપાલો કહે છે ને, એને સ્ત્રી અડે ને તો એમાં ડિફરન્સ થાય છે. જો પણ એ નિરીક્ષણ કરનારો જોઈએ, એટલે દરેક જીવોના આહાર ભાઈ મૈથુન નિદ્રા હોય છે સ્વાભાવિક રીતે. જેને જેને જેવી રીતે આહાર જોઈતો હોય તેને તેવી રીતે તમે ધીરજ રાખો કે છે. ત્યાં ધારો કે અમે કચરાનો નથી બોલ, તારે શું કરવું કે તમારે ક્યાં બેઠો મળશે. આ મનુષ્યો કે છે અમે ફળ જઈશું તો ત્યાં કે તો મળશે કે છે. તો તમે થોડી જેનો જેવું ધીરજ એવું પ્રમાણે એને બધું કુદરત તો બધી આગળ તૈયાર જ છે. બધી વખત જાણને ઘેર ત્યાં ઘેર બેઠા ખાવાનું મળતું છે, નહીં મળતું. આવડા આવડા છોડવા ઉભે છે, ઝાડ બાજી આવે છે, કોણ દિન નાખી આવતું છે. દરેક છોડવાને પોષણ પોષણ બધું. અને લોક કે છે તો આ દુષ્કાળ પડે છે તારે કેમ થાય છે તે જોડવા. તમે કહે તો એવું છે ને કે દુષ્કાળ ના હોય ને તો આ મનુષ્યો આ અમદાવાદ શહેરને તો મારી મારી ગોળીઓ મારી દબકારી નાખે. આ લોકો હિન્દુ આ ગામડાના લોકો નહીં તે વકરે વકરે શું થાય બંદૂકો લઈને મારી નાખે લોકોને. પણ એ બે ત્રણ વર્ષે દુષ્કાળ આવે તે કણ જ રાખે કુદરત, નહીં તો વકરી જાય બધું. આપને સમજાય છે વાત, માણસ વકરેલો માણસ કેવો થઈ જાય. ઈરાનમાં ધરતીકંપે થાય છે, શું કહે છે, ઈરાનમાં ધરતીકંપે થાય છે, ઈરાનમાં ધરતીકંપ પણ થાય છે. ધરતીકંપ શું જુદી છે, અને આ વકરેલા માણસો ને માટે આ છે. આપને સમજાય વકરેલા શબ્દ સમજાયો, બરાબર સમજાયેલો, વપરાય જ છે ગુજરાતમાં, બહુ કોમન, બહુ કોમન શબ્દ. કાઠિયાવાડ ભાષા શું કે છે, કાઠિયાવાડમાં વકરેલો કે છે, કાઠિયાવાડમાં વકરેલો કે છે. જે વકરેલો હોય ને તે ભેંસ ના ભાઈ જેવો હોય, કેવો હોય. પણ દાદાજી આજે આપ વ્યવસ્થિત ની જે વાત કરી એમાં કુદરત માં કોઈ વાર વ્યવસ્થિત પણ ઘટતું હશે, અગર વધતું હશે, એવું બનતું હશે કળિયુગ ના હિસાબે. આપ જે વ્યવસ્થિત ની વાત કરો છો એમાં આ કુદરત માં કઈ ઘટતું હશે વધતું હશે આ કળિયુગ ને હિસાબે કયું બને ખરું, શું થાય છે. આ વ્યવસ્થિત આપ જે કહો છો પણ આ કળિયુગ છે તો એ કળિયુગ ને કારણે આ કુદરત માં કઈ વધઘટ થતી હશે આ વ્યવસ્થિત માં. વ્યવસ્થિત માં વધઘટ ના, વધઘટ ના થાય, વ્યવસ્થિત ત્રણેય કાળ સરખું જ રહેશે, ત્રણેય કાળ માં છે. હા, એમાં વધઘટ ના થાય. વ્યવસ્થિત આપણે શું કહેવા માંગીએ છીએ કે તું શું કઈ ઇગોજમ કરે છે, તું શા માટે સ્પંદન કરું છું. આ મન વચન કયા એ વ્યવસ્થિત ને તાબે જ છે, અને વ્યવસ્થિત ના એની પ્રેરણાથી જ આ મન વચન કયા ચાલી છે. પેલો કે છે મેં ચલાવ્યું, હું તું આમાં સ્પંદન કરવાની જરૂર નથી, તું તારા સ્વરૂપ મારે. હવે શું કહેવા માંગુ છું, વ્યવસ્થિત માં વ્યવસ્થિત તાબે છે બધું, વ્યવસ્થિત જ ચલાવી રહ્યું છે, વ્યવસ્થિત જ ચલાવે છે, વ્યવસ્થિત જ રહે છે. પણ એ જ્ઞાન છે આ લોકોને અપાય એવું નથી, કારણ કે જ્યાંથી સ્વરૂપનું જ્ઞાન ન હોય જ્યાં સુધી હું સ્વરૂપ છું એવું નક્કી ના થાય ત્યાં સુધી એ જ્ઞાન આપીએ તો આની બહારનું વ્યવસ્થિત કે એટલે તમે સમજે ને, એટલે હું સુઈ રહ્યો કે છે કે શું વાંધો નથી કે છે, એટલે અવરા ભાવ કરે એટલે આવતો ભાવ બગડે, આ ભાવ ના બગડે, આ ભાવ ના બગડે એવું વ્યવસ્થિત છે. એ બહુ સમજવા જેવી છે વાત, બહુ ઊંડી છે. જે અવસ્થામાં તન્મયાકાર થયો તે વખતે અવસ્થિત ની યોજના ઘડાય છે, અને તે ત્યાર પછી કુદરત ના મિક્સર થઈને આવે છે ને રૂપક માં આવે છે ત્યારે વ્યવસ્થિત હોય છે. એટલે જે તમારી યોજના ઘડી છે તે જ આ રૂપકમાં આવશે, એ જ વ્યવસ્થિત છે. માટે ગભરાવાનું કોઈ કારણ, આની યોજના થઈ ગયેલી છે. પણ મારો પ્રશ્ન એ હતો, એનો અર્થ તો એ થયો કે પૂર્વ કર્મ ના પરિણામે જે વ્યવસ્થિત જીવન ઉભું થયું છે એ જીવન વિચારવાનું છે, પરંતુ ચાલુ જીવન ની કોઈ કર્મ હોય તો એનો ઇમ્પેક્ટ આવે કે કેમ? એમનો પ્રશ્ન એવો છે કે એનો અર્થ એવો કે પૂર્વ કર્મ નો જે ભોગવવાનું આવ્યું છે તે ભોગવવાનું છે, પૂર્વ કર્મ ના હિસાબે જે વ્યવસ્થિત જીવન ઉભું થયું ભોગવવાનું છે, પૂર્વ કર્મ ના હિસાબે જે જીવન ઉભું થયું વ્યવસ્થિત ના હિસાબે એ તો ભોગવવાનું જ છે. પરંતુ ચાલુ જીવન માં જો કોઈ કર્મ અમુક પ્રકાર નું કરે તો એ વ્યવસ્થિતતા માં એટલો ફેર પડે કે કેમ? ચાલુ જીવન માં કોઈ કર્મ એવું કરે તો એના વ્યવસ્થિત માં કઈ ફેરફાર થાય, રિવાઇઝ થાય કઈ? કશું જ નહીં ફેરફાર થવાનો. અહીંથી જન્મ્યો ત્યાંથી છેલ્લા સ્ટેશન ઉપર ગયો, લાસ્ટ સ્ટેશન બરાબર, નાના વિકાર લાસ્ટ સ્ટેશન જાય છે ને, બરાબર, ત્યાં સુધી બધું ફરજિયાત છે. અને મરજિયાત માને છે તે ભ્રાંતિ છે, મરજિયાત માન્યું એટલે ભ્રાંતિ છે. ફરજિયાત કર્યા વગર ચાલે જ નહીં એવું છે, કારણ કે એ ડિઝાઇન થઈ ગયેલી છે, એ યોજના ઘડી ગયેલી છે, એ યોજના રૂપકમાં આવી છે આખી લાઈફમાં. ઘડેલી યોજના પ્રમાણે થયા કરવાનું છે, એમાં કઈ ફેરફાર થવાનો નથી. રૂપકભાઈ તે ફરજિયાત છે, ભાઈ તમે ફેરવવા માંગો પછી ફરે. અને આમાંથી તમે જે સ્પંદન કરો છો, સ્પંદન તમે જે ઇગોઇઝમ કરો, બીજા સ્પંદન કરો, તેનાથી નવો નવી ઉભી થાય છે, નવા પધલ ઉભા થાય છે. આવતો બહુ પાછળ શરૂઆત કરે છે પોતે. બધું વ્યવસ્થિત જ હોય તો સરકારે કોઈ યોજના ના કરી, જેમ દુષ્કાળ પીડિતોને આપણે મદદ પહોંચાડવી કે નહીં? આપણે મદદ પહોંચાડી ના જોઈએ ને, આપણે મદદ પહોંચાડી ના પહોંચાડી છે તે વ્યવસ્થિત છે. આ ના જો મદદ ના પહોંચાડી દે એ અહંકાર છે, મદદ પહોંચાડવી એ અહંકાર છે. મદદ પહોંચે છે વ્યવસ્થિત છે, મદદ ના કરવી જોઈએ ત્યારે અહંકાર કહેવામાં આવશે, મદદ કરવી જોઈએ તેને અહંકાર માં આવશે. મદદ પહોંચાડે વ્યવસ્થિત પહોંચાડે છે. પણ ગવર્મેન્ટ જેવું ઓર્ગેનાઇઝેશન હોય એને ક્યાં ઇગોઇઝમ હોય? ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન હોય, પ્રોજેક્ટ કે પ્લાન કરે, ગવર્મેન્ટ કોઈ પ્રોજેક્ટ કરે, પ્લાન કરે, તો એમાં ક્યાં ઇગોઇઝમ આવે? ઓર્ગેનાઇઝેશન માં ક્યાં ઇગોઇઝમ આવે? કોઈ ગવર્મેન્ટ કઈ પણ ઓર્ગેનાઇઝેશન કરે, પ્લાન દુષ્કાળ માટે, તો કે છે કે વ્યવસ્થિત છે. ભારું કહેવાનું વ્યવસ્થિત જ છે, આ બધું વ્યવસ્થિત જ કરે. ગવર્મેન્ટ ને કોણ આ કોણ હોય પ્રેરણા કરે છે, આનો પ્રેરક કોણ છે? તો વ્યવસ્થિત છે. તો એટલે બધું એને મને પ્રમાણસર બધું થઈ જ રહે છે. તમારે આ કહેવાનો વ્યવસ્થિત ના અર્થ માટે છે, વ્યવસ્થિત ની જરૂર છે કે છે? ફોરીના લોકોને વ્યવસ્થિત ની જરૂર નથી. ફોરીના લોકોને આ વ્યવસ્થિત શબ્દ કામનો જ નથી. એમને તો એમ જ કહેવું જોઈએ કે વર્ક વર્ક એન્ડ વર્ક. શું કહ્યું? આ સમજાય છે ને? ત્યાં વ્યવસ્થિત કહેવું એ ગુનો જ છે. સહજ ભાવ જ હોય છે. સહજ ભાવ એટલે સમજમાં આવ્યું. અમને અત્યારે ગાય હોય, એક ગાય મારકણી હોય, મારકણી ગાય બરાબર, એને નાનો મારકણી ગાય ને આપણે નામ ના દઈએ તો એ મારવા ફરે આપણને. અને બીજી એક ગાય છે મારકણી નથી, ત્યારે નાનું છોકરું સિંગડું જ્યારે તો એ ના મારે. આ સમજે ને એનું શું કારણ? કે ગાય નો સહજ ભાવ છે. સહજ કેવું? ફોરેન વાળા સહજ માં છે અને આપણે તો વિકલ્પ, આપણે વિકલ્પ માં છે. સહજ સ્વભાવ ની વિકલ્પ માં આપણે સમજાવ. એ ફોરેન આખું જ સહજ સ્વભાવ છે. આ લોકો આપણા છોકરાઓ બધા આવીને વખાણે છે કે અમેરિકા ના લોકો કેવા સરસ, ના લોકો દુષ્ટ, ને ના લોકો દુષ્ટ. આ લોકો ને તો આ તો ભગવાન ના છોકરાઓ છે. ગજવા કાપનારો તો એ ભગવાન થાય કલાકમાં મારી પાસે, કારણ કે ડેવલપ થયેલું છે. આ તો ગજવા કાપનાર કઈ જેવી છે, સોળ તો અવધાન રહે છે ને. આ અષ્ટાવધાની માણસો હોય છે, અષ્ટાવધાની સાધુ હોય છે ને, એ સોળ અવધાન તો ગજવા કાપનાર નો હોય. ચોર ની ચાર કહેવાય છે. ચોર ને ચાર આંખ એવી કહેવત છે ને, ચોર ને ચાર આંખ એવી કહેવત છે ને. એટલે અચ્છા થોડા અવધાન હોય છે એમને, કઈ ગજવા કાપનાર એમને બની શકે છે?